શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 55 રોચ મુનિની ઉત્પત્તિની કથા. માર્કંડેયજી કહે છે, બ્રહ્મન, પૂર્વકાળની વાત છે. પ્રજાપતિ રુચિ અહંકાર અને મમતાથી રહિત આ પૃથ્વી પર વિચરતા હતા. તેમને કોઈનો ભય ન હતો. તેઓ બહુ ઓછું સૂતા હતા. તેમણે ન તો અગ્નિની સ્થાપના કરી હતી અને ન પોતાના માટે ઘર પણ બનાવ્યું હતું. તેઓ એકવાર ભોજન કરતા અને આશ્રમ વિના જ રહેતા હતા. તેમને સર્વ પ્રકારની આસક્તિઓથી રહિત અને મુનિવૃત્તિથી રહેતા જોઈને તેમના પિત્રોએ તેમને કહ્યું. પિત્ર બોલ્યા, બેટા, લગ્ન સ્વર્ગ અને અપવર્ગનો હેતુ આપવાના કારણે એક પુણ્યમય કાર્ય છે. અહીં સ્વર્ગ અને અપવર્ગનો હેતુ બરાબર અગ્નિહોત્ર અને યજ્ઞ યાગાદિ કર્મમાં સપત્નિક ગૃહસ્થનો જ અધિકાર છે. એ કર્મ નિષ્કામ ભાવે થાય તો મોક્ષપ્રદ હોય છે અને સકામ ભાવે કરવામાં આવે તો સ્વર્ગ વગેરે ફળના સાધક હોય છે. જે ઉક્ત કર્મ કરે છે તેમના જ લગ્ન સ્વર્ગ મોક્ષના સાધક છે. જે લગ્ન કરીને ગૃહસ્થોચિત શુભ કર્મોનું અનુષ્ઠાન કરતા નથી તેમના માટે તો લગ્ન કર્મ ઘોર બંધનનું જ કારણ થાય છે. લગ્ન સ્વર્ગ અને અપવર્ગનો હેતુ હોવાના કારણે એક પુણ્યમય કાર્ય છે તે તમે કેમ ન કર્યું? ગૃહસ્થ પુરુષ, સમસ્ત દેવતાઓ, પિત્રો, ઋષિઓ અને અતિથિઓની પૂજા કરીને પુણ્યશાળી લોકોને પ્રાપ્ત કરે છે. તે સ્વાહાના ઉચ્ચારણથી દેવતાઓને, સ્વધાના ઉચ્ચારણથી પિત્રોને તથા અન્નદાન, બલિવૈશ્વદેવ વગેરેથી ભૂત વગેરે પ્રાણીઓને અને અતિથિઓને તેમનો ભાગ સમર્પિત કરે છે. બેટા, હું એવું માનું છું કે ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર ન કરવાથી તમારે આ જીવનમાં દુઃખ પર દુઃખ ઉઠાવવું પડશે તથા મૃત્યુ પછી અને બીજા જન્મમાં પણ દુઃખ જ ભોગવવા પડશે. રુચિએ કહ્યું, પિતૃગણ, પરિગ્રહ માત્ર જ અત્યંત દુઃખ અને પાપનું કારણ થાય છે તથા તેનાથી મનુષ્યની અધોગતિ થાય છે. આવું વિચારીને મેં પહેલાં લગ્ન ન કર્યા. મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને જો આત્મસંયમ કરવામાં આવે છે તે પણ પરિગ્રહ કરવાથી મોક્ષપ્રદ થતો નથી. મમતારૂપી કીચડમાં ખરડાયેલો હોવા છતાં પણ આ આત્મા જે પરિગ્રહ શૂન્ય ચિત્તરૂપી જળથી દરરોજ ધોવામાં આવે છે તે શ્રેષ્ઠ પ્રયત્ન છે. જીતેન્દ્રિય વિદ્વાનોએ અનેક જન્મોના સંચિત કર્મરૂપી કીચડમાં ખરડાયેલા આત્માનું સદવાસનારૂપી જળથી પ્રક્ષાલન કરવું જોઈએ. પિતર બોલ્યા, બેટા, જીતેન્દ્રિય થઈને આત્માનું પ્રક્ષાલન કરવું ઉચિત જ છે. પરંતુ તમે જેના પર ચાલી રહ્યા છો તે મોક્ષનો માર્ગ છે. પરંતુ ફળની ઈચ્છા રહિત દાન અને શુભાશુભના ઉપભોગથી પણ પૂર્વના અશુભ કર્મો દૂર થાય છે. એ જ પ્રમાણે દયાભાવથી પ્રેરિત થઈને જે કર્મ કરવામાં આવે છે તે બંધનકારક હોતું નથી. નિષ્કામ કર્મ બંધન કરતા હોતું નથી. પૂર્વ જન્મમાં કરેલા માનવોના શુભાશુભ કર્મ સુખ દુઃખમય ભોગોના રૂપમાં દરરોજ ભોગવવાથી જ ક્ષીણ થાય છે. પરંતુ દાનેર શુભમ ન્યુધતેન ભીંસ હૈતિહિ ફલેસ્તોપ ભોગેશ્વ પૂર્વ કર્મ શુભાશુભેહિ એવમ ન બંધો ભવતિ કુર્વતઃ કરુણાત્મકમ ન ચ બંધાય તત્કર્મ ભવત્ય ન ભીસંહિતમ પૂર્વકર્મ કૃતમ ભોગેહી શિયતે અર્હિન અહર્નિશમ તથા સુખ દુઃખ આત્મ કેવર્ત્સ પુણ્યાપુણ્યાત્મકમ નૃણામ. 95 અધ્યાયના 14-16 શ્લોક સંખ્યા. આ પ્રમાણે વિદ્વાન પુરુષ આત્માનું પ્રક્ષાલન કરીને અને તેના બંધનોથી રક્ષા કરે છે. આવું કરવાથી તે અવિવેકના કારણે પાપરૂપી કીચડમાં ફસાતો નથી. રુચિએ પૂછ્યું, પિતામહો, વેદમાં કર્મ માર્ગને અવિદ્યા કહ્યો છે, પછી શા માટે તમે મને તે માર્ગમાં ધકેલો છો? પિતર બોલ્યા, એ સાચું છે કે કર્મને અવિદ્યા જ કહે છે. છતાં એટલું તો અવશ્ય છે કે તે વિદ્યાની પ્રાપ્તિમાં કર્મ જ કારણ છે. વિહિત કર્મનું પાલન ન કરીને જે અધમ લોકો સંયમ કરે છે તે સંયમ અંતમાં મોક્ષ પ્રાપ્તિ કરાવતું નથી, બલકે અધોગતિમાં લઈ જાય છે. વત્સ, તમે તો એવું સમજો છો કે હું આત્માનું પ્રક્ષાલન કરું છું, પરંતુ વાસ્તવમાં તમે શાસ્ત્ર વિહિત કર્મો ન કરવાને કારણે પાપોથી દગ્ધ થઈ રહ્યા છો. કર્મ અવિદ્યા હોવા છતાં પણ વિધિના પાલન દ્વારા શોધેલા વિષની જેમ મનુષ્યનો ઉપકાર કરનારું બને છે. આનાથી વિપરીત તે વિદ્યા પણ વિધિના અનાદરથી અવશ્ય આપણા બંધનનું કારણ બની જાય છે. પ્રક્ષાલયામિતિ ભવાન વત્સા આત્મનમ તુ મન્યતે વિહિત અકારણોદ ભૂતે પાપેસ્ત્વમ તુ વિધયસે અવિદ્યાપ્યુપાકારાય વિષવ જજાયતે નૃણામ અનુષ્ઠિતાભ્યુપાયેન બંધાયાન્પ્યાપી જ્ઞાપી નો હિ સા. 95 અધ્યાયનો 21-22 શ્લોક સંખ્યા. તેથી વત્સ, તમે વિધિપૂર્વક લગ્ન કરો એવો ન થાય કે આ લોકોનો લાભ ન મળવાના કારણે તમારો જન્મ નિષ્ફળ થઈ જાય. રુચિએ કહ્યું, પિત્રો, હવે તો હું વૃદ્ધ થઈ ગયો, ભલા મને કોણ કન્યા આપશે? આ ઉપરાંત મારા જેવા દરિદ્રને માટે સ્ત્રીને રાખવી બહુ કઠણ કાર્ય છે. પિતર બોલ્યા, વત્સ, જો અમારી વાત નહીં માનો તો અમારું પતન થઈ જશે અને તમારી પણ અધોગતિ થશે. માર્કંડીજી કહે છે, મુનિશ્રેષ્ઠ આમ કહીને પછી પિતૃ પોતાની દ્રષ્ટિ સામે જે બુજાયેલા દીવાની જેમ અદૃશ્ય થઈ ગયા. પિત્રોની વાતથી રુચિનું મન બહુ ઉદ્વિગ્ન થઈ ગયું. તેઓ લગ્ન કરવાની ઈચ્છાથી પૃથ્વી પર વિચરવા લાગ્યા. તેઓ પિત્રોના વચનરૂપી અગ્નિથી દગ્ધ થઈ રહ્યા હતા. કોઈ કન્યા ન મળવાથી તેમને બહુ ભારે ચિંતા થઈ. તેમનું મન બહુ વ્યાકુળ થઈ ગયું. આવી સ્થિતિમાં તેમને એ સદબુદ્ધિ સૂજી કે હું તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરું. આવો નિશ્ચય કરીને તેમણે કઠોર નિયમનો આશ્રય લઈને શ્રી બ્રહ્માજીની આરાધનાનો નિમિત્ત 100 વર્ષ સુધી કઠોર તપ કર્યો. ત્યાર પછી લોકપિતામહ બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું, હું પ્રસન્ન છું, તમારી જે ઈચ્છા હોય તે માંગી લો. ત્યારે રુચિએ જગતના આધારભૂત બ્રહ્માજીને પ્રણામ કરીને પિત્રોના કથન અનુસાર પોતાની ઈચ્છા દર્શાવી. રુચિની અભિલાષા સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું, વિપ્રવર, તમે પ્રજાપતિ થશો. તમારાથી પ્રજાની સૃષ્ટિ થશે. પ્રજાની સૃષ્ટિ તથા પુત્રોની ઉત્પત્તિ કરવાની સાથે જ શુભ કર્મનું અનુષ્ઠાન કરીને જ્યારે તમે પોતાના અધિકારનો ત્યાગ કરી દેશો ત્યારે તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. હવે તમે સ્ત્રી પ્રાપ્તિની અભિલાષા સાથે પિત્રોનું પૂજન કરો. તે જ પ્રસન્ન થઈને તમને મનવાંછિત પત્ની અને પુત્ર પ્રદાન કરશે. ભલા પિત્રો સંતુષ્ટ થઈ જાય તો તેઓ શું નથી આપી શકતા? માર્કંડેજી કહે છે, મને બ્રહ્માજીના વચન સાંભળીને રુચિએ નદીના એકાંત તટ પર પિત્રોનું તર્પણ કર્યું અને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને એકાગ્ર અને સંયમચિત થઈને નીચે લખેલા સ્તોત્રો દ્વારા આદરપૂર્વક તેમની સ્તુતિ કરી. રુચિ બોલ્યા, જે શ્રાદ્ધમાં અધિષ્ઠાતા દેવતા રૂપે નિવાસ કરે છે તથા દેવતાગણ પણ શ્રાદ્ધમાં સ્વધાંત વચનો દ્વારા જેમનું તર્પણ કરે છે તે પિત્રોનું હું પ્રણામ કરું છું. ભક્તિ અને મુક્તિની અભિલાષા રાખનારા મહર્ષિઓ સ્વર્ગમાં પણ માનસિક શ્રાદ્ધો દ્વારા ભક્તિપૂર્વક જેમને તૃપ્ત કરે છે, સિદ્ધો દિવ્ય ઉપહારો દ્વારા શ્રાદ્ધમાં જેમને સંતુષ્ટ કરે છે, આત્યંતિક સમૃદ્ધિની ઈચ્છા રાખનારા ગુહ્યક પણ તન્મય થઈને ભક્તિભાવથી જેમની પૂજા કરે છે, ભૂલોકમાં મનુષ્યો જેમની સદા આરાધના કરે છે, જે શ્રાદ્ધોમાં શ્રદ્ધાપૂર્વક પૂજિત થવાથી મનવાંછિત લોક પ્રદાન કરે છે, પૃથ્વી પર બ્રાહ્મણો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિને માટે જેમની અર્ચના કરે છે તથા જે આરાધના કરવાથી પ્રજાપત્ય લોક પ્રદાન કરે છે તે પિત્રોનું હું પ્રણામ કરું છું. તપસ્યા કરવાથી જેમના પાપ ધોવાઈ ગયા છે તથા જે સંયમપૂર્વક આહાર કરવાવાળા છે એવા વનવાસી મહાત્મા વનના ફળમૂળ દ્વારા શ્રાદ્ધ કરીને જેમને તૃપ્ત કરે છે તે પિત્રોને હું મસ્તક ઝુકાવું છું. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાવાળા સંયત તાત્મા બ્રાહ્મણ સમાધિ દ્વારા જેમને સદા તૃપ્ત કરે છે, ક્ષત્રિય બધા પ્રકારના શ્રાદ્ધોપયોગી પદાર્થો દ્વારા વિધિવત શ્રાદ્ધ કરીને તેમને સંતુષ્ટ કરે છે, જે ત્રણ લોકોને અભિષ્ટ ફળ આપનારા છે, સ્વકર્મ પરાયણ વૈશ્ય પુષ્પ ધૂપ અન્ન અને જળ વગેરે દ્વારા જેમની પૂજા કરે છે તથા શુદ્ર પણ શ્રાદ્ધો દ્વારા ભક્તિપૂર્વક જેમને તૃપ્ત કરે છે અને જે સંસારમાં સુકાલીના નામે વિખ્યાત છે તે પિત્રોને હું પ્રણામ કરું છું. પાતાળમાં મોટા મોટા દૈત્યો પણ દંભ અને મદ છોડીને શ્રાદ્ધો દ્વારા જે સ્વધાભોજી પિત્રોને સદા તૃપ્ત કરે છે, મનવાંછિત ભોગોની ઈચ્છા રાખનારા નાગગણ રસાતળમાં સંપૂર્ણ ભોગો તેમજ શ્રાદ્ધોથી તેમની પૂજા કરે છે તથા મંત્ર ભોગ અને સંપત્તિઓથી યુક્ત સર્પગણ પણ રસાતળમાં જ વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને જેમને સર્વદા તૃપ્ત કરે છે તે પિત્રોને હું નમસ્કાર કરું છું જે સાક્ષાત દેવલોકમાં અંતરિક્ષમાં અને ભૂતળ પર નિવાસ કરે છે દેવતા વગેરે સમસ્ત દેહધારી જેમની પૂજા કરે છે તે પિત્રોનું હું નમસ્કાર કરું છું તે પિતર મારા દ્વારા અર્પિત કરેલા આ જળને ગ્રહણ કરે જે પરમાત્મા સ્વરૂપ પિતર મૂર્તિમાન થઈને વિમાનોમાં નિવાસ કરે છે જે સમસ્ત કલેશોમાંથી છુટકારો આપવામાં હેતુ છે તથા યોગીશ્વરો નિર્મળ હૃદયથી જેમનું યજન કરે છે તે પિત્રોને હું પ્રણામ કરું છું જે સ્વધાભોજી પિતર દિવ્યલોકમાં મૂર્તિમાન થઈને રહે છે કામ્ય ફળની ઈચ્છા રાખનારા પુરુષની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવામાં સમર્થ છે અને નિષ્કામ પુરુષોને મોક્ષ પ્રદાન કરનારા છે તેમને હું પ્રણામ કરું છું તે સમસ્ત પિતર આ જળથી તૃપ્ત થાઓ જે ચાહનારા પુરુષોને ઈચ્છા અનુસાર ભોગ પ્રદાન કરે છે દેવત્વ ઇન્દ્રત્વ તથા તેનાથી ઊંચા લોકની પ્રાપ્તિ કરાવે છે એટલું જ નહીં જે પુત્ર પશુ ધન બળ અને ઘર પણ આપે છે જે પિતર ચંદ્રમાના કિરણોમાં સૂર્યના મંડળમાં તથા શ્વેત વિમાનોમાં સદા નિવાસ કરે છે તે મારા આપેલા અન્ન જળ અને ગંધ વગેરેથી તૃપ્ત અને પુષ્ટ થાઓ અગ્નિમાં ભવિષ્યનું હવન કરવાથી જેમને તૃપ્તિ થાય છે જે બ્રાહ્મણોના શરીરમાં સ્થિત થઈને ભોજન કરે છે તથા પિંડદાન કરવાથી જેમને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે પિતર મારા અહીં આપેલા અન્ન અને જળથી તૃપ્ત થાઓ જે દેવતાઓ દ્વારા પણ પૂજાય છે તથા સર્વ પ્રકારના શ્રાદ્ધોપયોગી પદાર્થ જેમને પ્રિય છે તે પિતર અહીં પધારે મારા નિવેદન કરેલા પુષ્પ ગંધ અન્ન અને ભોજ્ય પદાર્થોની નિકટ તેમની ઉપસ્થિતિ થાઓ જે પ્રતિદિન પૂજા ગ્રહણ કરે છે દરેક માસના અંતમાં જેમની પૂજા કરવી ઉચિત છે જે અષ્ટકાઓમાં વર્ષના અંતમાં તથા અભ્યુદય કાળમાં પણ પૂજનીય છે તે મારા પિતર અહીં તૃપ્તિ લાભ કરે જે બ્રાહ્મણોને ત્યાં કુમુદ અને ચંદ્રમાની જેમ શાંતિ ધારણ કરીને આવે છે ક્ષત્રિયોને માટે જેમનો વર્ણ ઉદય થતા સૂર્ય સમાન છે જે વૈશ્યોને ત્યાં સુવર્ણ સમાન ઉજ્જવળ કાંતિ ધારણ કરે છે તથા શૂદ્રો માટે જે શ્યામ વર્ણના થઈ જાય છે તે સમસ્ત પિતર મારા આપેલા પુષ્પ ગંધ અન્ન અને જળ વગેરેથી તથા અગ્નિહોત્રથી સદા તૃપ્તિ લાભ કરે હું તે બધાને પ્રણામ કરું છું જે વિશ્વદેવ પૂર્વક સમર્પિત કરેલા શ્રાદ્ધનું પૂર્ણ તૃપ્તિને માટે ભોજન કરે છે અને તૃપ્ત થઈ ગયા પછી ઐશ્વર્યનું સર્જન કરે છે તે પિતર અહીં તૃપ્ત થાઓ હું તે બધાને નમસ્કાર કરું છું જે રાક્ષસો ભૂતો અને ભયાનક અસુરોનો નાશ કરે છે પ્રજાજનોનું અમંગળ દૂર કરે છે જે દેવતાઓના પણ પૂર્વવર્તી તથા દેવરાજ ઇન્દ્રના પણ પૂજ્ય છે તે અહીં તૃપ્ત થાય છે તે અહીં તૃપ્ત થાય હું તેમને પ્રણામ કરું છું અગ્નિસ્વાત પિતૃગણ મારી પૂર્વ દિશાની રક્ષા કરે બહિર્ષદ પિતૃઓ દક્ષિણ દિશાની રક્ષા કરે આજ્યપ નામના પિતૃઓ પશ્ચિમ દિશાની અને સોમપ નામવાળા પિતૃઓ ઉત્તર દિશાની રક્ષા કરે તે બધાના સ્વામી યમરાજ રાક્ષસો ભૂતો પિશાચો તથા અસુરોના દોષોથી મારી રક્ષા કરે વિશ્વ વિશ્વભૂક આરાધ્ય ધર્મ ધન્ય શુભાનન ભૂતિ ભૂતિકૃત અને ભૂતિ આ પિત્રોના નવ ગણ છે કલ્યાણ કલ્યાણ કરતા કલ્ય કલ્યતરાશ્રય કલ્યાણ કલ્યતા હેતુ તથા અનદ્ય આ પિત્રોના છ ગણ છે વર વરેણ્ય વરદ પુષ્ટિદ તુષ્ટિદ વિશ્વપાતા તથા ધાતા આ પિત્રોના સાત ગણ છે મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાબલ આ પિત્રોના પાપનાશક પાંચ ગણ છે સુખદ ધનદ ધર્મદ અને ભૂતિદ આ પિત્રોના ચાર ગણ છે આ પ્રમાણે કુલ 21 પિતૃગણ છે જેમણે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે તે બધા પૂર્ણ તૃપ્ત થઈને મારું પણ મારા પર સંતુષ્ટ થાય અને સદા મારું હિત કરે માર્કંડેજી કહે છે મને આ પ્રમાણે સ્તુતિ કરી રહેલા રુચિની સમક્ષ ઓચિંતું એક તેજ પુંજ પ્રગટ થયું જે સંપૂર્ણ આકાશમાં વ્યાપ્ત હતું સમસ્ત સંસારને વ્યાપ્ત કરીને સ્થિત થયેલા તે મહાન તેજને જોઈને રુચિએ પૃથ્વી પર ઘૂંટણો ટેકવી દીધા અને આ પ્રમાણે સ્તુતિ કરી રુચિ ઉવાચ અર્ચિતા નામ મૂર્તનામ પિતૃણામ દીપ્ત તેજસામ નમસ્યામી સદા તેષામ ધ્યાનીનામ દિવ્ય ચક્ષુષામ ઇન્દ્રાદિનામ ચ નેતારો દક્ષ મારિચ યુસ્તથા સપ્તર્ષિણામ તથા અન્યેષામ તાન નમસ્યામી કામદાન મન્વાદિનામ મુન્દ્રણામ સૂર્યાચંદ્રમ स्वस्तथा तान नमस्याम्यहम्। सर्वान् पितॄन् पशुधावपि नक्षत्राणां ग्रहाणां च वायवग्नो अग्नोर्वसस्तथा धावा पृथिव्योषस्व तथा नमस्यामि कृतांजलिः देवर्षिणां जनितृष्व सर्वलोकन् नमस्कृतान्। अक्षयस्य सदा दातृन् नमस्येद् नमस्ये अहम् कृतांजलिः प्रजापतेः कश्यपाय सोमाय वरुणाय च योगेश्वरेभ्यस्व सदा नमस्यामि कृतांजलिः। नमो गणेभ्यः सप्तभ्यस्तथा लोकेषु सप्तसु स्वयंभुवे नमस्यामि ब्रह्मणे योगचक्षुषे सोमा धारान पितृगणान् योगमूर्तिधरास्तथा नमस्यामि तथा सोमं पितरं जगतामहम्। अग्निरूपास्तथे वान्यान् नमस्यामि पितृनहम् अग्निशोम मह्यं विश्वं यत एतद् शेषतः ये तु तेजसी ये चेते सोम सूर्याग्नि मूर्तयः जगत स्वरूपेणश्चैव तथा ब्रह्म स्वरूपेणः। तेभ्यो अखिलेभ्यो योगिभ्यः पितृभ्यो यत मानसः नमो नमो नमस्ते मे प्रसिदन्तु स्वधा भुजः। रुचि बोल्या, जे सौना द्वारा पूजित अमूर्त अत्यंत तेजस्वी ध्यानी तथा दिव्य दृष्टि संपन्न छे ते पितरोने हूँ सदा नमस्कार करूँ छू। जे इंद्र वगैरह देवताओं दक्ष मारिच सप्तऋषि तथा बीजाओना पण नेता छे कामनानी पूर्ति करनारा ते पितरोने हूँ प्रणाम करूँ छू। जे मनु वगैरह राजर्षिओ मुनीश्वरो तथा सूर्य ने चंद्रमाना पण नायक छे ते बधा पितरोने हूँ जल अने समुद्र में पण नमस्कार करूँ छू। नक्षत्रों ग्रहों वायु अग्नि आकाश ने द्युलोक तथा पृथ्वीना पण जे नेता छे ते पितरोने हूँ हाथ जोड़ीने प्रणाम करूँ छू। जे देवर्षिओना जन्मदाता समस्त लोक द्वारा वंदित तथा सदाय अक्षय फलना दाता छे ते पितरोने हूँ हाथ जोड़ीने प्रणाम करूँ छू। प्रजापति कश्यप सोम वरुण तथा योगेश्वरना रूप में स्थित पितरोने सदा हाथ जोड़ीने प्रणाम करूँ छू। साते लोकों में स्थित सात पितृगणों ने नमस्कार छे। हूँ योग दृष्टि संपन्न स्वयंभू ब्रह्मा जी ने प्रणाम करूँ छू। चंद्रमा आधार पर प्रतिष्ठित तथा योग मूर्तधारी पितृगणों ने हूँ प्रणाम करूँ छू। साथ साथ संपूर्ण जगतना पिता सोम ने नमस्कार करूँ छू तथा अग्नि स्वरूप अन्य पितरों ने पण प्रणाम करूँ छू। केम के आ संपूर्ण जगत अग्नि अने सोममय छे। जे पितर तेज में स्थित छे, जे चंद्रमा सूर्य ने अग्नि रूपे देखाय छे तथा जे जगत स्वरूप तेमज ब्रह्म स्वरूप छे ते संपूर्ण योगी पितरों ने हूँ एकाग्रचित थईने प्रणाम करूँ छू। तेमने वारंवार नमस्कार छे। ते स्वधाभोजी पितर मुझ पर प्रसन्न थाओ। मार्कंडेय जी कहे छे, मुनिश्रेष्ठ रुचि आ प्रमाणे स्तुति कर्या पछी ते पितृओ दशे दिशाओं ने प्रकाशित करता रहीने ते तेज पुंज थी बाहर निकळ्या। रुचिए जे फूल चंदन अने अंगराग वगैरह समर्पित कर्या हता ते बधा थी विभूषित थईने ते पितर सामे उभा रहेला देखाया। त्यारे रुचिए हाथ जोड़ीने भक्तिपूर्वक तेमने प्रणाम कर्या ने बहुज आदर थी दरेक ने अलग अलग कह्यू, आपने नमस्कार छे, आपने नमस्कार छे। एनाथी प्रसन्न थईने पितरोए कह्यू, वत्स तमे कोई वरदान मागो। त्यारे तेमणे मस्तक झुकावीने कह्यू, पितरो आ समय ब्रह्माजीए मने सृष्टि करवानो आदेश आप्यो छे, तेथी हूँ दिव्य गुणों थी संपन्न पत्नी चाहूँ छू, तेथी संतानी उत्पत्ति थई सके। पितरोए कह्यू, वत्स अहीं ज अत्यारे ज तमने अत्यंत मनोहर पत्नी प्राप्त थशे अने तेना गर्भथी तमने मनु नामना उत्तम पुत्रनी प्राप्ति थशे। ते बुद्धिमान पुत्र मनवंतरनो स्वामी थशे अने तमारा ज नाम पर त्रणेय लोकमां रोच्यना नामे तेनी ख्याति थशे। तेना पण महाबलवान अने पराक्रमी पुत्रो थशे, ज्या पृथ्वीनुं पालन करशे धर्मज्ञ। तमे पण प्रजापति थईने चार प्रकारनी प्रजा उत्पन्न करशो અને જ્યારે પોતાનો અધિકાર ક્ષીણ થતાં સિદ્ધિને પ્રાપ્ત થશો, જે મનુષ્ય ભક્તિપૂર્વક આ શ્લોક દ્વારા અમારી સ્તુતિ કરશે તેના ઉપર સંતુષ્ટ થઈને અમે લોકો તેને મનોવાંછિત ભોગ તથા આત્મજ્ઞાન પ્રદાન કરીશું। જે નિરોગ શરીર ધન અને પુત્ર પૌત્ર વગેરેની કામના કરતા હોય તેમણે સદા આ સ્તોત્રથી અમારી સ્તુતિ કરવી। આ સ્તોત્ર અમારી પ્રસન્નતા વધારનારું છે। જે શ્રાદ્ધમાં ભોજન કરનારા બ્રાહ્મણની સામે ઊભા રહીને ભક્તિપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરશે તેને ત્યાં સ્તોત્ર શ્રવણના પ્રેમથી અમે અવશ્ય ઉપસ્થિત થઈશું અને અમારા માટે કરેલું શ્રાદ્ધ પણ અવશ્ય અક્ષય થશે. ભલે ક્ષત્રિય બ્રાહ્મણથી રહિત શ્રાદ્ધ હોય, ભલે તે કોઈ દોષથી દૂષિત થઈ ગયું હોય અથવા અન્ય અન્ય ઉપાર્જિત ધનથી કરવામાં આવ્યું હોય, અથવા શ્રાદ્ધ માટેની અયોગ્ય સામગ્રીઓ દ્વારા તેનું અનુષ્ઠાન થયું હોય, અનુચિત સમય કે સ્થાનમાં થયું હોય, કે તેમાં વિધિનું ઉલ્લંઘન થયું હોય, અથવા શ્રાદ્ધ વિના અને માત્ર લોકોને દેખાડવા માટે જ કરવામાં આવ્યું હોય, તો પણ તે શ્રાદ્ધ સ્તુતિ કરવાથી અમારી તૃપ્તિ કરવા સમર્થ છે. અમને સુખ આપનારું આ સ્તોત્ર જ્યાં શ્રાદ્ધમાં વાંચવામાં આવે છે ત્યારે અમને 12 વર્ષ સુધી બની રહેનારી તૃપ્તિ પ્રાપ્ત થાય છે, તૃપ્તિ થાય છે. આ સ્તોત્ર હેમંત ઋતુમાં શ્રાદ્ધના સમયે સંભળાવવાથી અમને 12 વર્ષ સુધી તૃપ્તિ મળે છે. એ જ પ્રમાણે શિશિર ઋતુમાં કલ્યાણમય સ્ત્રોત અમને 24 વર્ષો સુધી તૃપ્તિકારક થાય છે. વસંત ઋતુના શ્રાદ્ધમાં સાંભળવાથી 16 વર્ષ તથા ગ્રીષ્મમાં વાંચવાથી તે એટલા જ વર્ષો સુધી તૃપ્તિને પ્રદાન કરે છે. વર્ષા ઋતુમાં કરવાથી આવેલું શ્રાદ્ધ તૃપ્તિનું સાધક થવા ઉપરાંત શ્રાદ્ધ કોઈ અંગથી વિકળ હોય તો પણ આ સ્તોત્ર પાઠથી પૂર્ણ થાય છે અને તેનાથી અમને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય છે. શરદકાળમાં પણ શ્રાદ્ધના સમયે જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અમને 15 વર્ષો સુધી તૃપ્તિ પ્રદાન કરે છે. જે ઘરમાં આ સ્તોત્ર લખીને સદા રાખવામાં આવે છે ત્યાં શ્રાદ્ધ કરવાથી અમારી નિશ્ચિંત ઉપસ્થિતિ થાય છે. તેથી મહાભાગ, શ્રાદ્ધમાં ભોજન કરનારા બ્રાહ્મણોની સામે આ સ્તોત્ર અવશ્ય સંભળાવવું જોઈએ, કેમ કે એનાથી અમારી પુષ્ટિ થાય છે. માર્કંડીજ કહે છે, કૃષ્ણકીજી ત્યાર પછી રૂચિની સમીપ તે નદીની અંદરથી સુંદર અંગોવાળી મનોહર અપ્સરા પ્રમલોચા પ્રગટ થઈ અને મહાત્મા રૂચિ સાથે મધુર વાણીમાં બોલી, તપસ્વીઓમાં શ્રેષ્ઠ રૂચિ, મારી એક પરમ સુંદર કન્યા છે જે વરુણના પુત્ર મહાત્મા પુષ્કરથી ઉત્પન્ન થઈ છે. હું તે સુંદર કન્યાને તમને પત્ની તરીકે આપું છું, ગ્રહણ કરો. તેના ગર્ભથી તમારા પુત્ર મહાબુદ્ધિશાળી મનુનો જન્મ થશે. ત્યારે રુચિએ તથાસ્તુ કહીને તેની વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી પ્રમલોચાએ પોતાની કન્યા માલિનીને જળની બહાર પ્રગટ કરી. મુનિશ્રેષ્ઠ રુચિએ મહર્ષિઓને બોલાવીને નદીના તટ પર તેનું પાણી ગ્રહણ કર્યું. તેના ગર્ભથી મહાપરાક્રમી પરમ બુદ્ધિવાન પુત્રનો જન્મ થયો, જે આ ભૂમંડળમાં પિતાના નામ પર રોચ્ય મનુના નામે વિખ્યાત થયા. તેમના મનવંતરમાં જે દેવતા સપ્તર્ષિ તથા મનુપુત્ર રાજા થવાના છે તે બધાના નામ તમને પૂર્વે કહી દેવામાં આવ્યા છે. આ મનવંતરની કથા સાંભળવાથી મનુષ્યના ધર્મની વૃદ્ધિ, આરોગ્યની પ્રાપ્તિ તથા ધન ધાન્ય અને પુત્રની ઉત્પત્તિ થાય છે, એમાં સહેજ પણ સંદેહ નથી. મહામુને પિત્રોનું સ્તવન તથા તેમના અલગ અલગ ગણોનું વર્ણન સાંભળીને મનુષ્ય તેનાથી જ કૃપાથી સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરે છે. અધ્યાય 55 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.